શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 69મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે મુનિવર્ય, વિકાર પામેલા સાત્વિક અહંકાર થકી ચંદ્ર દેવતાએ સહિત મન ઉત્પન્ન થયો. તેમના સંકલ્પ વિકલ્પ થકી કામની ઉત્પત્તિ થાય છે. વ્યાકુળતાની પરિસ્થિતિમાં પણ ધીરજ રાખવી, ઉહાપોહમાં કુશળતા દાખવવી, વ્યક્તિ જ્ઞાનમાં કારણપણું, ભ્રાંતિ, કલ્પના, ક્ષમા, સત અસતને પ્રકાશ કરવાપણું, શીઘ્રતા, અસ્થિરપણું, આ બધા મનના લક્ષણો છે. સર્વે કાર્યોની ઉત્પત્તિમાં માયા, કાળ, કર્મ, સ્વભાવ અને પ્રધાન માયાના પતિ એવા પુરુષની દ્રષ્ટિ તથા સ્વયં શ્રી વાસુદેવની ઈચ્છા એ આદિ મુખ્ય કારણો છે. હે નિત્યાનંદ મુનિ, વળી તે વિકાર પામેલા સાત્વિક અહંકાર થકી દશે ઇન્દ્રિયોના દેવતા એવા દિક્પાળો વાયુ, સૂર્ય, વરુણ, અશ્વિની કુમાર, અગ્નિ, ઇન્દ્ર, વિષ્ણુ, મિત્રદેવ અને પ્રજાપતિ એ ઉત્પન્ન થયા. એ દશે દિશાઓના અભિમાની અલગ અલગ દેવતાઓ નેત્રાદિ ઇન્દ્રિયોના રૂપાદિ વિષયોના સારા નરસાનો વિભાગ કરવા પૂર્વક દરેક ઇન્દ્રિયોને પ્રકાશિત કરે છે. હવે રાજસ અહંકાર થકી ઉત્પત્તિ કહે છે. કાળ માયાદિકથી વિકાર પામેલા રાજસ અહંકાર થકી દશ ઇન્દ્રિયો, બુદ્ધિ તથા બુદ્ધિના દેવતા બ્રહ્મા અને પંચપ્રાણ ઉત્પન્ન થયા. દશ ઇન્દ્રિયોમાં શ્રોત્ર, ત્વક, નેત્ર, રસના અને નાસિકા આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. વાક, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ આ પાંચ કર્મેન્દ્રિયો છે. સાંભળવું વગેરે કાર્યની સિદ્ધિમાં અલગ અલગ સાધન રૂપે રહેવું તે શ્રોત્રાદિ ઇન્દ્રિયોનું લક્ષણ છે. હવે બુદ્ધિનું લક્ષણ કહીએ છીએ. વિષય ગ્રહણ કરવામાં ઇન્દ્રિયો ઉપર ઉપકાર કરવાપણું, નિદ્રા, સંશય, નિશ્ચય, સ્મૃતિ, મિથ્યા જ્ઞાન, ધ્યાનપૂર્વક ચિંતન કરી સ્મૃતિમાં લાવવું, ધારણા કરવી, આ સર્વે બુદ્ધિના ગુણોરૂપ લક્ષણો કહેલા છે. કપિલ મતના કેટલાક અનુયાયીઓ રાજસ અહંકારના કાર્યને અલગ કહેતા નથી. સાત્વિક અને તામસ અહંકાર થકી ઉત્પન્ન થતું કાર્ય તે રાજસ અહંકારનું જ કાર્ય છે એમ જાણે છે. કારણ કે રજોગુણની પ્રેરણા વિના સત્વ અને તમ સ્વતંત્ર કાર્ય કરી શકે જ નહીં, આવો તેમનો અભિપ્રાય છે. વળી હે મુનિ, પૂર્વોક્ત કાળમાયાદિકના કારણે વિકારી દશાને પામેલા તામસ અહંકાર થકી શબ્દ ઉત્પન્ન થાય છે. તે શબ્દ તન્માત્રા થકી શબ્દ જેનો ગુણ છે એવો આકાશ ઉત્પન્ન થાય છે. વળી પૂર્વોક્ત કાળમાયાદિકના કારણે વિકાર દશાને પામેલા આકાશ થકી સ્પર્શ ઉત્પન્ન થાય છે. તે સ્પર્શ તન્માત્રા થકી આકાશના અન્વયયુક્ત શબ્દગુણવાળો વાયુ ઉત્પન્ન થાય છે. પોતાનો સ્પર્શ ગુણ અને કારણરૂપ આકાશનો શબ્દગુણ આ બે ગુણ વાયુમાં હોવાથી તે બે ગુણવાળો કહેલો છે. ત્યાર પછી વિકાર પામેલા વાયુ થકી રૂપ ઉત્પન્ન થાય છે. તે રૂપ તન્માત્રા થકી રૂપ ગુણાત્મક તેજ ઉત્પન્ન થાય છે. પોતાનો ગુણરૂપ અને પોતાના પૂર્વકારણના શબ્દ અને સ્પર્શ ગુણને કારણે તે તેજ ત્રણ ગુણવાળું થયું. હે મુનિ, ત્યાર પછી વિકાર દશાને પામેલા તેજમાંથી રસ ઉત્પન્ન થાય છે. તે રસ તન્માત્રા થકી રસ ગુણાત્મક જળ ઉત્પન્ન થાય છે. તે જળમાં પોતાના રસગુણની સાથે પૂર્વોક્ત શબ્દ, સ્પર્શ અને રૂપ આ ત્રણ ગુણ સાથે હોવાથી જળ ચાર ગુણ યુક્ત થયું. ત્યાર પછી વિકાર દશાને પામેલા જળ થકી ગંધ ઉત્પન્ન થાય છે. તે ગંધ તન્માત્રા થકી ગંધ ગુણાત્મક પૃથ્વી ઉત્પન્ન થાય છે. તે પૃથ્વીમાં પોતાના ગંધની સાથે પૂર્વકારણના શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ આ ચાર ગુણ ભળવાથી પૃથ્વી પાંચ ગુણ યુક્ત થઈને વર્તે છે. અહીં શબ્દાદિ પાંચ ગુણોને પંચતન્માત્રા કહેવાય છે. જ્યારે આકાશાદિક પાંચ ભૂતોને પંચમહાભૂત એવા નામથી કહેવાય છે. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી આ પંચમહાભૂતોમાં અનુક્રમે 1, 2, 3, 4 અને 5 ગુણો રહેલા છે એમ જે પૂર્વે કહ્યું તે નિર્ણયમાં કપિલાદિ સર્વે શિષ્ય પુરુષો પણ સંમત છે. હે મુનિ, હવે તમને શબ્દાદિ તન્માત્રાઓના લક્ષણ કહીએ છીએ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પંચ વિષયોનું લક્ષણ અનુક્રમે શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ આ પાંચ જ્ઞાનેન્દ્રિયથી ગ્રહણ કરવા પણ જાણવું, અર્થાત શ્રોત્ર ઇન્દ્રિયનો ગ્રાહ્ય ગુણ શબ્દ, ત્વકનો ગુણ સ્પર્શ, નેત્રનો ગુણ રૂપ, રસનાનો ગુણ રસ છે અને ઘ્રાણ ઇન્દ્રિયનો ગ્રાહ્ય ગુણ ગંધ છે. આકાશાદિ પંચભૂત અને શબ્દાદિ પંચતન્માત્રાના અન્ય ગુણો પણ છે. વ્યાસાદિ મુનિઓએ મહાભારતાદિ ગ્રંથોમાં અનેક પ્રકારની યુક્તિ લાવીને કહેલા છે તે ગુણો પણ તમને કહીએ છીએ. હે મુનિ, આકાશના ગુણોને જાણતા મહર્ષિઓએ આકાશના લક્ષણો કહેતા કહ્યું છે કે પ્રાણ, ઇન્દ્રિયો અને મનનું આધારપણું, નાડી આદિ છિદ્રોને અવકાશ આપવાપણું, બહાર અને અંદરના વ્યવહારનું ધારણપણું, અન્ય આધારથી રહિતપણું, અવિકારીપણું, અવ્યક્તપણું, અપ્રતિઘાતપણું અને ભૂતત્વ આદિક ગુણો આકાશના લક્ષણો કહેલા છે. હવે વાયુના ગુણરૂપ લક્ષણો જણાવીએ છીએ. સ્વરની ઉત્પત્તિનું આધારપણું, ગમનાદિ ક્રિયામાં સ્વતંત્રપણું, દ્રવ્ય અને શબ્દને પોતપોતાની ઇન્દ્રિયો પ્રત્યે પમાડવાપણું, વૃક્ષાદિકને કંપાવવાપણું, તૃણાદિકને ભેળા કરવાપણું, સંયોગપણું, મળમૂત્રાદિકના ઉત્સર્જનમાં કારણપણું, શૂરવીરતા અને બળ આપવાપણું, જન્મ મરણનું કારણપણું, ઇન્દ્રિયોને બળ પોષવાપણું અને ગરમ તથા ઠંડો સ્પર્શ પમાડવાપણું આ વાયુના ગુણરૂપ લક્ષણો છે. હવે તેજના ગુણરૂપ લક્ષણો કહીએ છીએ. અપરાભવ પામવાપણું, સુવર્ણાદિકને તેજ આપવાપણું, તાપ આપવાપણું, અન્નાદિકને પકાવવાપણું, વસ્તુને પ્રકાશક કરવાપણું, લાલ વર્ણપણું અને લાલ વર્ણ પમાડવાપણું, શીઘ્ર ગમન કરવાપણું, અતિશય ભયંકરપણું, ઉર્ધ્વગમનપણું, ટાઢને હરવાપણું, ભૂખ અને તૃષાને ઉત્પન્ન કરવાપણું, શોક જન્માવવાપણું અને શોષણ કરવાપણું આ તેજના ગુણરૂપ લક્ષણો છે. હવે જળના ગુણો કહીએ છીએ. સ્વભાવસિદ્ધ ઠંડાપણું, ભીંજવવાપણું, સ્વાભાવિક પ્રવાહરૂપે વહેવાપણું, ભૂમિના વિકારભૂત તલ, મગ આદિક ધાન્યને પરિપાક કરવાપણું, તાપને દૂર કરવાપણું, તૃપ્તિ કરાવવાપણું, સ્નાનાદિક કરનારને સુંદરતા આપવાપણું, સ્નેહપણું, સ્નિગ્ધપણું, મૃદુ કરવાપણું, તૃષાની નિવૃત્તિ પમાડવાપણું, પ્રાણીઓને જીવન આપવાપણું, બહુપણું અને પિંડીકરણ કરવાપણું આ જળના ગુણરૂપ લક્ષણો છે. હવે પૃથ્વીના લક્ષણો કહીએ છીએ. સ્થિરપણું, ભારેપણું, કઠિનપણું, એક સાથે પિંડારૂપે રહેવાપણું, તૃણાદિકને ઉત્પન્ન કરવાના આધારપણું, જળ આદિકને પોતાનામાં સમાવી દેવાપણું, મનુષ્યાદિ સર્વેના આધારપણું, ધૈર્યપણું, આકાશાદિકનો અવચ્છેદ કરવાપણું, બ્રહ્મ એવા વાસુદેવને પ્રતિમાદિ રૂપે સાકાર આપવાપણું અને ગ્રહણ કરવાપણું આ પૃથ્વીના ગુણરૂપ લક્ષણો છે. હવે શબ્દાદિના લક્ષણો કહીએ છીએ. શબ્દ અર્થનો વાચક છે, દ્રષ્ટા અને દ્રશ્યની જાતિને જણાવે છે. આ શબ્દ અનેક પ્રકારે રહ્યો છે તે અનેક પ્રકારની મધ્યે પણ ષડજ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, દૈવત અને નિષાદવાન આ 7 પ્રકારનો મનાયેલો છે. તેમાં પણ વીણા આદિ સર્વે વાજિંત્રોના, હાથી આદિ પ્રાણીઓના, આમ તેમ ઘૂમતા વૃક્ષાદિકના અને મેઘાદિકના અલગ અલગ શબ્દો અનંત છે આ પ્રમાણે જાણવું. હવે સ્પર્શના ગુણરૂપ લક્ષણો કહીએ છીએ. સ્પર્શના અનંત ગુણોમાં ઠંડો ગરમ, સુખરૂપ દુઃખરૂપ, સ્નિગ્ધ સ્નેહાળ, વિશદ ખર મૃદુ, ચીકણ, શ્લેષણ અર્થાત વૃક્ષ, લઘુ અને ગુરુ આદિ સ્પર્શ કહેલા છે. હે મુનિ, હવે રૂપના ગુણો કહીએ છીએ, તેમાં ધોળું, કાળું, લાલ, નીલું, પીળું, કાબરચિત્રાપણું, સ્થૂળ, સૂક્ષ્મ, વર્તુળ, લાંબુ, ટૂંકું, ભયંકર, કોમળ, સુંદર, ચીકણું અને ચોરસ વગેરે 16 પ્રકારના ગુણો કહેલા છે. હવે રસના ગુણો કહીએ છીએ, તે 6 પ્રકારનો કહેલો છે. મધુર, ખારો, તીખો, કડવો, ખાટો અને કસાયેલો. જો કે મધુર રસ એક જ છે, છતાં પદાર્થના યોગે કરી તે 6 પ્રકારનો થયેલો છે. હવે ગંધના ગુણો કહીએ છીએ. ગંધ પણ ઇષ્ટ, અનિષ્ટ, મધુર, નિરહારી, કસ્તુરિકાનો સુગંધ, મિશ્રગંધ, કડવો, ઘી આદિનો સ્નિગ્ધ, વૃક્ષ, કોદરાના રોટલાદિકનો, વિશદ, શાંત, ઉગ્ર, ખાટો વગેરે અનેક પ્રકારના ગંધ ગણેલા છે. આ પ્રમાણે ઋષિમુનિઓએ અનેક પ્રકારની યુક્તિઓથી પંચતન્માત્રાના લક્ષણો કહ્યા છે. હે મુનિ, પંચભૂત, પંચતન્માત્રા, દશ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર આ 24 તત્વોનો સમૂહ પ્રધાન નામની પ્રકૃતિમાંથી ઉદ્ભવેલો છે. હે મુનિ, સ્વસામર્થ્યથી બ્રહ્માંડને સર્જવા અસમર્થ આ 24 તત્વો ભગવાનની સ્તુતિ કરી ભગવાન શ્રી વાસુદેવ પાસેથી ઈચ્છારૂપ સામર્થ્ય મેળવીને પરસ્પર ભેળા મળીને પોતપોતાના અંશમાંથી આ બ્રહ્માંડનું સર્જન કરે છે. વિશેષ એવા નામથી ઓળખાતું આ બ્રહ્માંડ બહારથી ઉત્તરોત્તર 10-10 ગણા પ્રધાન પ્રકૃતિના આવરણથી અને જળ આદિકના 6 આવરણથી આવૃત્ત છે. અર્થાત પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વ અને પ્રકૃતિ આ 8 આવરણો એક એકથી 10-10 ગણા આવરણથી યુક્ત છે. સુવર્ણના ગોલોક જેવું આ બ્રહ્માંડ અનેક બ્રહ્માંડોના આધારભૂત મહાપુરુષના અંગમાંથી ઉત્પન્ન થયેલા ગર્ભોદક જળની વિશે બહુકાળ પર્યંત શયન કરે છે. બહુકાળ વીત્યા પછી ભગવાન શ્રીહરિની ઈચ્છાને આધીન થઈ માયાને વિક્ષેપ કરતી ભગવાનની ઈચ્છા શક્તિરૂપ સામર્થ્યની સાથે જોડાઈને વિશ્વાત્મા એવા મહાન વૈરાજ પુરુષ તે આ બ્રહ્માંડમાં કરચરણાદિકના અંગયુક્ત આવિર્ભાવ પામી બેઠા થાય છે. બુદ્ધિમાન પુરુષો આ બ્રહ્માંડના ગોળામાં વૈરાજ પુરુષના શરીરના અવયવોની કલ્પના કરે છે. તેઓ કહે છે, કેડથી નીચેના અવયવોમાં 7 લોક અને ઉપરના અવયવોમાં 7 લોક વસેલા છે. જે પુરુષ પોતાના ચરણાદિ અવયવોથી પાતાળાદિ 14 લોકને ધારીને પણ સ્વયં તે 14 લોકથી અલગ પણ રહેલા છે તે તેમની સ્થિતિ અવસ્થા કહેલી છે. તે 1000 મસ્તકધારી સ્વરૂપે રહેલો પુરુષ પોતાના નિવાસને માટે ગર્ભોદક જળનું સર્જન કરી પોતાની અંદર લીન ભાવે રહેલા જીવાત્માઓની સાથે શયન કરે છે. ગર્ભોદક જળમાં 1000 વર્ષ પર્યંત શયન કરી રહેવાથી સર્વ જીવોનું હિત કરનારા એ વૈરાજ પુરુષનો વૈરાટ દેહ સંપૂર્ણ અંગવાળો થાય છે. ત્યાર પછી વૈરાજ પુરુષના સ્પષ્ટપણે વિકાસ પામેલા ઇન્દ્રિયાદિના ગોલોકમાં સૂર્ય આદિક દેવતાઓ નેત્ર આદિ ઇન્દ્રિયોની સાથે મળીને સાક્ષાત પ્રગટ થાય છે. હે મુનિ, આ વૈરાજ પુરુષ પણ આધ્યાત્મિક, અધિદૈવિક અને આધિભૌતિક એમ સામાન્યપણે 3 સ્વરૂપે રહેલો છે. અધ્યાત્મ સંજ્ઞાવાળી ઇન્દ્રિયોને વિશે તેમના અધિષ્ઠાતાપણે રહેલા એ પુરુષને આધ્યાત્મિક કહેલો છે. અધિદેવ સંજ્ઞાવાળા દેવતાઓને વિશે તેમના અધિષ્ઠાતાપણે રહેલા એ પુરુષને આધિદૈવિક કહેલો છે. અને જ્યારે અધિભૂત નામના ગોલોક પ્રદેશને વિશે તેમના અધિષ્ઠાતાપણે રહેલા એ પુરુષને આધિભૌતિક કહેલો છે. આ 3માંથી એકનો પણ અભાવ વર્તે તો તે પુરુષ કોઈ ક્રિયા કરવા સમર્થ થાય નહીં. જે સ્વયં વૈરાજ પુરુષ ક્ષેત્રજ્ઞ એવા જીવ સ્વરૂપે પોતાના હૃદયાકાશમાં વિશેષપણે રહેલો છે અને અધ્યાત્માદિ 3ને વિશે સામાન્યપણે રહેલો છે, તે ક્ષેત્રજ્ઞ એવો જે આત્મા તે વિરાટ દેહનો આધાર છે, સ્વભાવે અક્ષર છે, અરૂપ છે, અભેદ્ય છે અને પ્રાકૃત ઇન્દ્રિયોથી ગ્રહણ કરી શકાય તેમ નથી। તે વિરાટ દેહના અભિમાની સર્વજ્ઞ અને સર્વનિયંતા જે પુરુષ છે તે મહાપ્રાણની સાથે પૂર્વોક્ત અધ્યાત્માદિ ત્રણેય ક્ષેત્રને ધારીને રહેલા છે। ચાર યુગની ચોકડી 1000 વાર વીતે ત્યારે આ વૈરાજ પુરુષનો એક દિવસ થાય છે ને તેવી 1000 ચોકડીની તેમની એક રાત્રિ છે। આવી રીતના રાત્રિ દિવસને એક કલ્પ કહે છે। હે મુનિ, આવા વૈરાજ પુરુષ થકી મહાપુરુષની પ્રેરણા પામેલા કાળ, કર્મ, સ્વભાવ અને માયાથી તથા સ્વયં શ્રી વાસુદેવ ભગવાનની ઈચ્છાથી મહાન સૃષ્ટિનું સર્જન થાય છે। પોતપોતાના ઇન્દ્રિયો, વિષયો અને દેવતાઓની સાથે દેવ, મનુષ્ય અને અસુરોની જીવકોટી વૈરાજ પુરુષ થકી ઉત્પન્ન થાય છે। અર્થાત કરોડો દેવો, કરોડો મનુષ્યો અને કરોડો અસુરોનું સર્જન થાય છે। જગતના સૃષ્ટા અને મરિચ્યાદિ પ્રજાપતિઓના અધિષ્ઠાતા એવા રજોગુણ પ્રધાન બ્રહ્માજી વૈરાજ પુરુષના અંગ થકી પ્રતિકલ્પે પ્રગટ થાય છે। તે પ્રજાપતિ બ્રહ્મા પ્રજાનું સર્જન કરવાની ઈચ્છાથી સમાધિનો આશ્રય કરી તે વૈરાજ પુરુષના અંગને વિશે જ રહેલા 14 ભુવનોનું સર્જન કરે છે। એ બ્રહ્માજી પોતાના અંગમાંથી જે જે પ્રકારે પ્રજાની ઉત્પત્તિ કરવાની ઈચ્છે છે તે પ્રમાણે એના થકી પ્રજાની ઉત્પત્તિ થતી જાય છે। તેથી જ તેને શ્રુતિમાં જગત સૃષ્ટા કહેલા છે। હે મુનિ, દેવ, મુનિ, નાગ, અસુર અને મનુષ્યાદિ સર્વે દેહધારીઓના પાતાળ આદિકથી લઈ સત્યલોક પર્યંતના લોકો વૈરાજ પુરુષના ચરણાદિ અવયવો રૂપે રહેલી શક્તિથી ધારણ કરાઈને રહેલા છે। તે સર્વે લોકના આશ્રયભૂત સ્વયં બ્રહ્માજીનું જન્મસ્થાન કમળ પદ્મકલ્પની આદિમાં વૈરાજ પુરુષના નાભિકમળમાંથી ઉત્પન્ન થયેલું છે। હે સાધુવર્ય, તે કમળના ઉદ્ભવ સમયે તે કમળમાં પ્રગટેલા બ્રહ્માએ સર્જેલી દેવ મનુષ્યાદિક સમગ્ર સૃષ્ટિ તેને ધારી રહેલા 14 લોકની સાથે અતિ વિશાળ એવા એ જ કમળમાં નિવાસ કરીને રહે છે। તેથી તેને પુરાણોમાં પદ્મકલ્પ એવા નામે કહે છે। આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં જ્ઞાનના નિરૂપણમાં ત્રણ પ્રકારના અહંકાર થકી થયેલી સૃષ્ટિના લક્ષણોનું નિરૂપણ કર્યું। એ નામે 69મો અધ્યાય પૂર્ણ થયો।